શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંધ એકવીસમો અધ્યાય સૂર્યના રથનું અને તેની ગતિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પરિમાણ અને લક્ષણો સહિત આ ભૂમંડળનો આટલો જ વિસ્તાર છે તે તમને વર્ણવી બતાવ્યું. આને જ અનુસરીને વિદ્વાનો દ્યુલોકનું પણ પરિણામ બતાવે છે કે જેમ ચણા વટાણા વગેરેના બે દળ ફાડિયામાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ સ્વરૂપ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણ પરથી જ દ્યુલોકનું પણ પરિમાણ જાણી લેવું જોઈએ. આ બંનેની વચ્ચે અંતરિક્ષ લોક છે, એ આ બંને લોકોનું સંધિસ્થાન છે. એના અંતરિક્ષ લોકના મધ્યભાગમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ, ગરમી અને પ્રકાશથી ત્રણેય લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવવૃત નામની ક્રમશઃ ધીમી, ઝડપી અને સમાન મધ્યમાં ગતિઓથી ગતિ કરતા સમય અનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા નીચા અને સમાન સમતલ સ્થાનોમાં જઈને દિવસ અને રાત્રિને મોટા, નાના અને સમાન સરખા કરે છે. સૂર્ય ભગવાન જ્યારે મેષ અથવા તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે. જ્યારે વૃષભ વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર એક એક ઘડી જેટલી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસ મોટા થતા જાય છે. સૂર્ય જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓમાં તેમના કાળમાનની વધઘટમાં ઉપયુક્ત સ્થિતિ કરતાં ઉલટો ફેરફાર થાય છે. આ પ્રમાણે દક્ષિણાયનનો આરંભ થાય ત્યાં સુધી દિવસો મોટા થતા જાય છે તો ઉત્તરાયણ આવી લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. આ પ્રમાણે પંડિતો માનસતર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ 9,51,00,000 જોજનનો બતાવે છે. તે પર્વત પર મેરુ પર્વતની પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની, દક્ષિણ તરફ યમરાજની સંયમની, પશ્ચિમ તરફ વરુણની નિમલોચની અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પુરીઓ એટલે કે નગરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે તરફ સમય અનુસાર સૂર્યોદય, મધ્યાહન, સાયંકાળ અને મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ થતી રહે છે. હે રાજન, જે લોકો સુમેરુ ઉપર જ રહે છે તેમને તો સૂર્યદેવ હંમેશા મધ્યાહનકાલીન એટલે કે બપોર વેળાના જ રહીને તપાવતા રહે છે. તેઓ પોતાની ગતિ અનુસાર અશ્વિની વગેરે નક્ષત્રો તરફ ગતિ કરતા, જો કે મેરુની ડાબી બાજુ રાખીને ચાલે છે. તો પણ સમગ્ર જ્યોતિર્મંડળને ઘુમાવતા નિરંતર ડાબી બાજુ વાતા પ્રબળ પવન વાયુ વડે તે ઘુમાવી દેવાતું હોવાને કારણે તેઓ સૂર્યદેવ તેને ડાબી બાજુએ રાખીને ગતિ કરતા જણાય આવે છે. જે પુરીમાં સૂર્ય ભગવાનનો ઉદય થાય છે તેની બરાબર બીજી તરફની પુરીમાં તેઓ અસ્ત પામતા માલુમ પડશે, અને જ્યાં તેઓ લોકોને પરસેવાથી રેબઝેબ કરતા તપાવી રહ્યા હશે તેની બરાબર સામેની પુરીમાં અડધી રાત થયેલી હોવાના કારણે ત્યાંના લોકોને તેઓએ નિંદ્રાધીન કર્યા હશે. જે લોકોને મધ્યાહ્ન સમયે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હશે તે લોકો જ સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં. સૂર્યદેવ જ્યારે ઇન્દ્રની પુરી દેવધાનીમાંથી આગળ વધી યમરાજની પુરી સંયમની તરફ જાય છે ત્યારે તેઓ 15 ઘડીમાં 2.25 કરોડ 12.5 લાખ જોજનની ગતિથી થોડી 25,000 જોજન વધુ ગતિથી ચાલે છે. આ પછી આ જ ક્રમે તેઓ વરુણની, નિમ્લોચની અને ચંદ્રમાની વિભાવરી પુરીઓને પાર કરીને ફરી પાછા ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણે ચંદ્રમા વગેરે ગ્રહો પણ જ્યોતિર્મંડળમાં અન્ય નક્ષત્રોની સાથે સાથે ઉદય અને અસ્ત પામતા રહે છે. આ પ્રમાણે ભગવાન સૂર્યનો વેદમય રથ એક મુહૂર્ત ઘડીમાં 34,800 જોજનની ગતિના હિસાબે ગતિ કરતો આ ચારે પુરીઓમાં ઘૂમતો રહે છે. આ સૂર્ય એટલે કે રથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે. તેમાં માસરૂપ 12 આરા છે, ઋતુરૂપ 6 નેમીઓ છે, 3 ચોમાસારૂપ 3 નાભીઓ છે. આ રથની ધરીનો એક છેડો મેરુ પર્વતના શિખર પર અને બીજો છેડો માનસોત્તર પર્વતના શિખર પર છે. એમાં જોડાયેલું આ પૈડું ઘાણીના પેડાની જેમ ઘૂમતું માનસોત્તર પર્વત ઉપર ચક્કર લગાવે છે. આ ધરીમાં જેનો મૂળ ભાગ જોડાયેલો છે તેવી એક બીજી ધરી પણ છે. તે લંબાઈમાં તેના 1/4 ભાગ જેટલી છે. તેનો ઉપરનો છેડો તેલની ઘાણીની ધરીના જેમ ધ્રુવલોક સાથે જોડાયેલો છે. આ રથમાં બેસવાનું સ્થાન એટલે કે બેઠક 36,00,000 જોજન લાંબુ અને 9,00,000 જોજન પહોળું છે. તેનો તુરીય ભાગ પણ 36,00,000 જોજન જ લાંબો છે. તે રથમાં અરુણ નામના સારથીએ ગાયત્રી વગેરે છંદોના જેવા જ નામવાળા 7 ઘોડા જોતરી રાખ્યા છે, અને તેઓ જ આ રથ પર આરૂઢ થયેલા ભગવાન સૂર્યને લઈને ચાલે છે. સૂર્યદેવની આગળ તેમના જ તરફ મુખ કરીને બેઠેલા અરુણ તેમના સારથીનું કામ કરે છે. ભગવાન સૂર્યની આગળ અંગૂઠાના વેઢા બરાબરના આકારવાળા વાલ ખીલ્ય વગેરે 60,000 ઋષિઓ સ્વસ્તિ વાચન માટે નિમાયેલા છે. તેઓ તેમની સ્તુતિ કરતા રહે છે. એમના ઉપરાંત ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, નાગલોકો, યક્ષો, રાક્ષસો અને દેવતાઓ પણ, જેઓ કુલ મળીને 14 છે, પરંતુ યુગલ રૂપે જોડામાં રહેવાને કારણે 7 ગણ કહેવામાં આવે છે. પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામોવાળા થઈને પોતપોતાના ભિન્ન ભિન્ન કર્મોથી પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન નામ ધારણ કરતા આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના 2-2 મળીને કરે છે. આ પ્રમાણે ભગવાન સૂર્ય ભૂમંડળના 9,51,00,000 જોજન લાંબા ઘેરાવમાંથી પ્રત્યેક ક્ષણમાં 2,000 બે જોજનનું અંતર પાર કરતા રહે છે. પાંચમા સ્કંદ અંતર્ગત જ્યોતિષ્વક સૂર્યરથમંડલમ વર્ણન નામનો 21મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.